પણ પછી પાછું જ્ઞાની પુરુષ ને એમની રૂબરૂ માં આવે ત્યારે ટકી જાય આવે ખરું. તેથી જ તમારે ટક્યો ને ટક્યો રે સંસાર કાળ નો ઓછો થઈ જાય બધો ભૂતગલ પરાવર્તન બધો ઓછો થઈ જાય. પ્રશ્નો આવે છે ને ગૌતમ સ્વામી ને ભગવાને પૂછે છે પ્રભુ જીવ સૂતેલો સારો કે જાગતો સારો? આખું જગત તો ઊંઘી જાય ઊંઘ્યા કરે છે. સાધુ સાચારીઓ બધા ઊંઘે છે. આ બધા ભાવ નિદ્રામાં છે. શેમાં છે? ભાવ નિદ્રામાં ઉગાડ્યું હશે ઊંઘે છે આખું જગત. એ તો જ્ઞાની પુરુષ એકલા જ જાગતા હોય. બાકી આ જાગૃત ક્યાં શું હોય? આ તો લોક પોતપોતાના હે મહારાજ મારા છેડે વરવા જતા હોય ને તો એમના એમના કડક કુટામાં વિચાર કરતા કરતા જતા. જ્ઞાની પુરુષ એકલા જ લોકોનો વિચાર કરતા કરતા જતા હોય. આ શ્લોક નો જરા અર્થ વિસ્તાર કરો સાહેબ. યાની શામ સર્વ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમે એનો જરા અર્થ વિસ્તાર કરો. આ જગત જ્યાં ઊંઘે છે જગત જ્યાં ઊંઘી જાય છે જગત ના લોકો કે પોતાના સ્વરૂપમાં એટલે હું કોણ છું એ બાબતમાં ઊંઘ છે. અને જ્યાં પોતાનું ઠેકાણું નથી ત્યાં આગળ જાગે છે. અને જ્ઞાનીઓ પોતા પોતે ક્યાં છે તે પોતે જાગે છે. અને બહાર જે લોકો જ્યાં જાગે છે ત્યાં ઊંઘ જાગે છે. કામનું નથી ને આ ગળાકૂટો ને નરી ઉપાધિ વાળું છે સંગ્રહતા ને નરી બળતરા ને ઉપાધિ વાળું સંગ્રહતા આમાં કોણ જાગે છે? આ તો આ લોકો જાગવાની ઈચ્છા નથી બિચારા. એમને ઈચ્છા નથી આવી પણ છૂટતો જ નથી. ત્યાં જાય કેવી રીતે? ઉદય ભાવ એટલે જ્ઞાની પુરુષ નથી બધું. આ રકમ વિજ્ઞાન એવું છે કે હરેક વસ્તુ પૂછાય. 43-45 આદમ ની હરેક વસ્તુ પૂછાય. જૈનો ની આ વેદાંત ની બધી પૂછાય. માટે આત્મા એ જંપલાયું છે તે ધર્મ પ્રવર્તાવીશ. પર્યટન કરીને પણ માવી નો રિવાજ નથી. માવી નો ધર્મ પ્રવાસ નહીં. સૃષ્ટિ માં ફરવું એવું માવી નો રિવાજ નથી. એટલે બહાર એમ કે પરદેશો માં ફરવું આ શું કે છે? આખી સૃષ્ટિ માં પર્યટન કરીને પણ ધર્મ પ્રવર્તાવી છે. પ્રવર્તાવીશું એટલે આ જે નવો ધર્મ કહો છે જે કહો છે આ થી આવે અને બહુ ઊંડું ના ઊંડું છે. તમે આ શબ્દ ખોટા ગયા છે બધા નકામા દેવાના છે. અરે કેમ કહેવાય? જ્ઞાની પુરુષ ના વચનો એમ કેમ હોય શકે? પણ લોકો જડે નહીં તમે શું થાય? આ તો કુદરતી એક મોટા મોટું 11મો આશ્ચર્ય કર્યા છે મારા પછી કલાકમાં. બધું આખું બધું જ તમારું રોજમાં બધું જ કદાચ થયો છે. ઉત્પન્ન થયું બધું કોઈ આપણા આચાર્ય મહારાજ વાણી જેટલી જાગૃતિ નથી. એક પણ આચાર્ય માત્ર આ છોકરા જાગૃતિ ને જાગૃતિ કોને કહેવાય? નિરંતર જાગૃતિ કેવી? નિરંતર જાગૃતિ. હું તો જ ના ભાઈ છે એવું કે નહીં? હવે બોલો આ મોટી ઉંમર માં થશે ને લોકોને કેટલા અવલંબન રો એને હું કે કરું છું. તારે પણ પડી ગયું મને વાંધો. અને કોઈ બે પાણી મળે તો બે પાણી મળે ત્રણ પણ ત્રણ પણ પણ મને કઈ પણ મને કઈ લગ્ન અને બીજી કોઈ સ્ત્રી માં વિચાર હતો ના હોય બરાબર. હવે તરત પ્રતિક્રમણ કરી દઈ નાખે તે અમને વિચાર ધોઈ નાખે. તરત વિચાર તો માલ ભરેલો ને અવરો માલ રસડાતા રસડાતા આયા. વિરાધક લોકો છે વિષમકાળમાં જે બધા આવ્યા છે ને બરાબર તે વિરાધક લોકો છે. એ હું વિરાધક ને હું વિરાધક પણ એમાંથી આ માલ ચોખ્ખો થયો. શું થયું? માર્ગ ચોખ્ખો થયો. એને એ શું કરે પ્રતિકોણ? કેટલા કરે પ્રતિકોણ? 300-400 થઈ ગયા. 300-400 કેટલા વર્ષથી? છેલ્લા 4-5 વર્ષથી. 4-5 વર્ષથી વધારે. બે પેલા બે વર્ષમાં સમજાયેલું નહીં માર્ગ. શું એક કર્મ નહીં બંધાતું? આ બધું ગાળો બોલે તો એને કર્મ ના બંધાય. તમે ના બોલો ને તમે શાસ્ત્ર વધે તો એ કર્મ બંધાય. કોણ કર્મ બંધાય તમને? શું થાય એનો કરતા નહીં કર્મ તે જ બંધાય. નિરંતર સમાધિ સમાધિ ને જરા છે. બાપા વડે તો એ સમાધિ, માં વડે તો એ બેન છે. દીક્ષા વગર કેટલા બધા છોકરા તૈયાર થયો દીક્ષા. દીક્ષા એટલા જ માટે કે વ્યવહાર પોતાનું કલ્યાણ કરીને જતા રહે છે એ વાત હશે પણ આ તો જગત કલ્યાણ કરવાનું ખબર ના પડે નિર્વ્યાન બધા કેટલું બધું પણ આ માર્ગ તો તાર તલવાર ની આ માર્ગ તો ધાર તલવાર ની સોયેલી દોહેલી જીને તણા ચૌદી હા અને ના પણ એને કશું કરતી રહેત જ નહીં ને એને કશું નહીં એને અનઇઝીનેસ ઇઝીનેસ બિલકુલ અનઇઝી થાય જ નહીં કારણ બધું આશરો જ અમારો મેં એમને બધાને કહ્યું મારે કરવાનું તમે આજ્ઞા મળો મારી બરાબર તમારો સંસાર ચાલ્યા કરે તેની જવાબદારી વધે બધું અમારે તો તમારે મૂકી દો દાદા પાસે તમારો મોદા થયો હા જવા થયો દાદા નહીં તો પાર જ ક્યારે આવે નહીં તો આ લોકોને તકલીફ વધે જ નહીં એક અવતારી થવાનું છે શું થવાનું છે એક અવતારી તેથી તો શ્રીમદ સ્વામી નું ઓળખાણ કરાવી લીધું તરત શ્રીમદ સ્વામી નું ઓળખાણ બોલ્યા જ કરે શ્રીમદ સ્વામી નું દર્શન કર્યા જ કરે કરે છે તો રાતે બોલાવે છે પ્રત્યક્ષ દાદા ભગવાન એટલે અમારું મીડિયમ અમારું વાયા મીડિયા તો એ આપણું જ્ઞાન આદત થઈ જાય સફળ દઈ લખ્યું કે ઘણા વર્ષે હવે નિર્ભોજન પણ એવું થઈ છે ચિંતા ના થાય હું તો પી જાય કે એમ કેમ થાય કે મારે કોઈ અપમાન કરે એમ નફટે નહીં નફટ હોય તો ચિંતા ના થાય જાગૃતિ છે વિવેક છે શું સદવિવેક સદવિવેક કે પ્રજ્ઞામાં સ્થિત થયેલો છો પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે આત્મામાં સ્થિત નહીં થયેલો પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે એટલે અજ્ઞાન થી મુક્ત થયો છે અને પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે આ તો આત્મા શુક્લ ધ્યાન કરું છું શુક્લ ધ્યાન એટલે જો એ ધ્યાનમાં મરી ગયો મોક્ષ થાય પણ એ ધ્યાનમાં મરે નહીં એક અવતાર છે ભણાતે પણ થાય ને આ કાળનું બળ છે બાકી ક્રોધ ના બધું જતું રહેવું રહે જ ના એટેન્ડન્સ કેટલું આપણે મારી સાથે શરણાગત ભાવ સંપૂર્ણ બીજી શરણાગત નહીં શરણાગત તો શરણાગત તો અહીં આગળ લોકો તમે સાથે બીજા ગુરુ કરી શકો એમનું આમ શરણાગત કહેવાય છે હું આપણને સમર્પિત થાઉં હા સમર્પણ થાય તો આ તો એ અભેદતા ઓહો શરણાગત નહીં અભેદતા એકતા હું તમે એકતા જુદે નહીં લાગે અમે 170 માણસ એને યાત્રા તે 170 માણસ એકતા એક મહિના સુધી સંપૂર્ણ એકતા છે કિંમત એ બે જણ એકતા એક માણસ એમ નહીં કે અને કોઈને ઘર સાંભળે નહીં ચમત્કાર છે ઘર કોઈને સાંભળે નહીં 30 દાડા સુધી તે મોટા મોટા કારખાના જબરદસ્ત વરાયેલા પેલા રાવજીભાઈ કે છે કે હું મિનિટ કોઈ દાડો ઘર ભૂલ્યો નથી કોઈ જગ્યાએ ભૂલ્યો નથી અને અહીંયા ઘર ભૂલી જાય દાદા અમને તો કાયમ રહેશે એવું તો તમારું કલ્યાણ થઈ ગયું કે રહ્યું પણ થી છે દાદા ને તે યાત્રા એટલે આવું નહીં વર્લ્ડની અજાયબી આ 11મું આશ્ચર્ય છે વર્લ્ડની અજાયબી છે આ ક્યારે પણ બન્યું નથી 10મું 11મું આશ્ચર્ય છે દરેક સ્ટેશને અમે ગરબા ગયા દાદા ફોર્મ બેસી રહ્યા ને ધર્મ ધ્યાન કોને કહેવામાં સંપૂર્ણ આજ્ઞામાં રહેવું એનું ધર્મ ધ્યાન આજ્ઞામાં રહેવું જ્ઞાની પુરુષ ની આગળ તીર્થંકરો ની આગળ જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં રહેવું એનું નામ ધર્મ ધ્યાન જુદી વસ્તુ છે. આ અભેદ અભેદ ધર્મ ભેદ જ નહીં, હૃદય જ નહીં. અને એ બધા છે તે એક દિવસ પ્રતિકોણ કરવાનું કહ્યું બધા પ્રતિકોણ એ બધા લખી લાવો જે દોસ્ત થયા હોય આલોચના પૂર માટે. એમને એમ તો પ્રતિકોણ કર્યા કરે પણ આલોચના એટલે મારી પાસે રજૂ કરો એમ. તમારા જે જે દોષો હોય તે મારી પાસે રજૂ કરો. એટલે બધા એમના દોષો લખેલા ને તે જેટલા જાણતો હોય એટલા બધા જ, અને જેટલા થતા હોય એટલા બધા જ દોષ. એક વાત તમારા સરહદ દોષ દોષ મારી પાસે તમે કાગળ રજૂ કરો. ક્યારે બને જાણો છો ને સંપૂર્ણપણે અમુક જગ્યાએ મારે આમ થયું હતું, અમુક જગ્યાએ આમ થયું હતું, નામ સાથે લખેલું. તમે તે જો દોષ થાય તલવાદો નથી, બધા દોષો હું તોડી નાખવા તૈયાર. લાખો દોષો હું તમને એક કલાકમાં તોડી નાખવા તૈયાર છું, પણ તમારી તૈયારી જોઈએ. દોષ દોષ એટલે નિર્દોષ ને દોષ અડે સી રીતે. એક કૃપાળુ દેવે કદાચ કહ્યું હશે કે ભાજન શું કરુણા આનંદ, હું તો દોષ અનંત નો કોઈ કોઈ કલ્પના આવે ત્યાંની અનંત કરતા તમે નિકાલ ગણતરી મૂકવા જોઈએ. દોષ જ્યારથી દેખાવા ના થાય ને ત્યારથી કૃપાળુ દેવ નો ધર્મ સમજ્યો કહેવાય. કૃપાળુ દેવ નો ધર્મ ક્યારે સમજ્યો કહેવાય કે પોતાના દોષ એટલે આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પંધારે એનાથી નવી જાતના દેખાય. ત્યારે આપણે ગણીએ કે આ દોષ કૃપાળુજી નો ધર્મ ને સમજ્યો છે અને કૃપાળુજી નો ધર્મ પાડે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. તાર કેટલા દોષ દેખાય રોજ? આઠ વર્ષથી 200-300 દોષ દેખાય, 200-300 નીકળ્યા કરતા બીજા નવા દેખાય પડ્યા. અગર તો એના એ દોષ ના પાંખડી બહુ હોય, જેમાં એક ડુંગળી હોય ને એનું એક પડકારીએ પછી બીજું નીકળે, તેનું પડે એક એક જ દોષ, એક જ દોષ નો અનંત પડ હોય એવું હોય. નવા દોષે ભાઈ શું, પણ આ વધુ દોષ છે તે અનંત પડવાના. શું કહ્યું? પણ દાદા અમે એક પ્રશ્ન ઉભો થાય, અમે એક પ્રશ્ન ઉભો થાય કે ઓછો કઈ નહીં તો રોજ થયા જ કરે છે અને એનો પ્રાયશ્ચિત આ રીતે દાન કરીએ છીએ, એ લિંક તૂટે ક્યારે? તો પછી એ તો થયા કરે ને જ્યાં કરે ખરા તો થાય, એ તો પહેલા બહુ થતા હતા. ખલાસ જ થાય જે રસ્તે હું ગયો છું ને. આશ્રવ અને સંવર, આશ્રવ સંવર મેજર. હવે આશ્રવ ના દ્વારો જ્યાં સુધી બંધ થયા નથી ત્યાં સુધી, અને સંવર કરીને માં બેઠો નથી ત્યાં સુધી નિર્જરા ક્યાંથી ઉત્પન્ન થવાની? એવું છે ને, આશ્રવ સંવર કોને કહેવામાં આવે છે? સંવર એટલે પોતે કરતા નું કરતા ભાણા નું ભાન છૂટી ગયું. અત્યારે કરતાપણા નો ભાગ છે ને એનું નામ આજે આશ્રવ. શું કહ્યું? આશ્રવ બધા આવે છે ને, હું આનું કરું છું, આ કરું છું, તે કરું છું, એ કરતાપણા નો ભાગ રહ્યા છે ને. મોડે બોલે છે કે આપડે કરતા નથી પણ ભાન શું ભાન સતત રહ્યા કરે છે, હું કરું છું. એને કરતાપણા નું ભાન એક મિનિટ પણ નહીં રહ્યું. આ બહુ મોટી વાત છે. એક મિનિટ પણ નથી રહ્યું કે હું કરતા છું એ ભાન જ નથી. શું કહ્યું? તો એ કર્મ બંધાય જ નહીં, સંવર જ કહેવાય. અકર્તા ભાન એ સંવર, કરતા ભાન એ આશ્રવ. આત્મસિદ્ધિ ની ગાથામાં ત્રીજા ભાંગાની અંદર લગભગ એ જ વાત આવે છે કે કરતા અને કર્મપણા ના જે સંબંધો કાં તો જીવ પોતે કરે છે, કાં તો ઈશ્વરાધીન છે, કાં તો કર્માધીન છે. ઈશ્વર એ નહીં કરતો, કોઈ બાપો કરતો નથી. એ બધું પછી અમે કહી દઉં પછી, કોઈ આ નહીં કરતો તે વિશ્વ એટલા આરોપા પછી, કારણ ઈશ્વર તો શુદ્ધ નિર્મળ છે. તેને આપણા લોકો આરોપા પછી ઈશ્વર મારું કહ્યું. વિશ્વ જોવા કયા આવું તમારું કહ્યું? તમારો છોકરો મોટો મોટો એ જોવા કરે વગર કામના પરમાનંદી ગુરુ છે. ભગવાન હવે નથી આ લોકો, જે લોકો કલ્પ્યા છે એવા ભગવાન આ લોકો કલ્પ્યા છે. એમાં કોઈ ભગવાન નો અંશ નથી. આ બધું બધું વિકલ્પ છે. આ બધા ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ નથી ભગવાન. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ જાતે જોઈને બોલું છું. આ શું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ જગત સ્વભાવ થી ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું? જગત સ્વભાવ થી ચાલી રહ્યું. દરેક વસ્તુ સ્વસ્વભાવ માં છે. સ્વભાવ ની બહાર કદી થયું નથી. ફક્ત આ વ્યવહાર છે સમતરણ માર્ગ છે. વ્યવહાર છે આ વ્યવહાર માર્ગ માં આવેલા છે જીવો. અવ્યવહાર રાશિ ના જીવો અનંતતા છે. વ્યવહાર માં આવ્યા છે તે પણ અનંત છે. અને જે વ્યવહાર થી મુક્ત થયા છે સિદ્ધ ગતિ વાળા છે તે અનંત અનંત જીવો નો હોય છે. વ્યવહાર માં જેટલા જીવ છે એમાં એક જીવ ઓછો વધતો થતો એમ તમ જ વ્યવહાર. વ્યવહાર છે એમ કેવાય. ઓછો વધતો થાય તો કુશળ સૂર્ય પણ ના હોય અથવા કેટલાક તારાઓ પણ ના હોય. સમ સમજ પડે ને? ઓછો વધતો થાય તો આ બધી આખી વ્યવસ્થા તૂટી જાય. કાં તો વધી જાય ને કાં ઘટી જાય. હે? કાં વધી જાય કાં ઘટી જાય ને ક્રમે ના એ બને નહીં. તૂટી જ જાય. તૂટી જાય. બરાબર. સમજ પડે ને? એટલે વ્યવહારમાં સરખા જીવો અહીંથી જેટલા મોક્ષે જાય છે એટલા અવ્યવહાર રાશિ બધું ઉપર આવે. ઉપર આવે છે. અને અવ્યવહાર રાશિ કોને કહેવાય છે? જે જીવોનું નામ પડ્યું નથી. બરાબર. અહીં ઉપર આવ્યા પછી એમ થી કહેવાય ગુલાબ નો છોડ છે, ફલાણું છે, આ લીલ છે, નામ પડે ત્યાંથી વ્યવહારમાં આવ્યો. ત્યાંથી એક ઇન્દ્રિયમાંથી પછી ધીમે ધીમે થતું રહ્યું પણ થતું થતું પંચેન્દ્રિયમાં ગયા પછી પંચેન્દ્રિયમાં ગયા પછી બહાર જે ફોરિંગ છે ને એમાં પાછા મનુષ્યમાંથી ડેવલપ થતો આ હિન્દુસ્તાનમાં આવે તારે અધ્યાત્મમાં ડેવલપ ઊંચા ઊંચું થઈ ગયેલો જીવો છે આ બધા. અને તે જ મોક્ષ ના અધિકારી છે. બહાર કોઈ મોક્ષ નો અધિકારી નથી. વાળીમાં એક પણ માણસ મોક્ષ નો અધિકારી નથી. કેમ તમે અટક્યું પાછું? ડેવલપમેન્ટ છે એ સાથે ફોરી ની દીવાલ નદીઓ છે. શું છે? ફોરી નામ દેશોની દીવાલ નદીઓ છે. બીજાને પ્રકાશ આપનારી વસ્તુ છે. એમને માટે ભગવાન છે, તમારા માટે એ ભગવાન નથી. શું કહ્યું? બરાબર. એમના માટે એ ભગવાન છે, તમારા ભગવાન એમને કામ લાગે નહીં. બરાબર. કારણ કે પ્રોફેસર હોય કોલેજનો કે ગુજરાતી બીજી ચીજ ભણતા હોય તેમને કામ લાગે ખરો? નહીં. એવું મહાવીર એમને બિલકુલ કામ લાગે નહીં. અર્થઘની વાત. બરાબર. એમનો જે પ્રોફેસર છે તે તમને કામ લાગે નહીં. અર્થઘની વાત. બરાબર. શું તમે સાંભળો નહીં એમની વાત? એનું બાઇબલ વાંચવા જ તૈયાર ના. કારણ કે એનું બાઇબલ તમારે તો આ એક ચાર જ લક્ષ્યમાં આવી ગયું હોય. સમજે ને? આપ સમજે? બાઇબલ લખેલું બહુ સુંદર લખેલું છે પણ ભાવાર્થ એનો ચાર વાક્યમાં હોય તમારે તો. બરાબર. એટલે ત્યાં મોક્ષ નો અધિકારી કોઈ ના હોય. ત્યાં તો એ દેશો કેવા છે કે અધ્યાત્મમાં અંડર ડેવલપ છે હિન્દુસ્તાન. એનું શું કારણ? પુરાવો આજે ફોરીના સાયન્ટિસ્ટ મને મળે છે બધા કે તમે અમને અંડર ડેવલપ કયા હિસાબે કહી શકો? તાર મારે કહેવું પડે છે કે તમે પુનર્જન્મને વિચાર્યું જ નથી. અને પુનર્જન્મ તમારા વિચારમાં આવ્યું નથી, સમજમાં નથી આવ્યું. તમારા ક્રાઇસ્ટ ના સમજમાં નથી આવ્યું. સમજ પડે ને? એવું કહું છું એમને ફરી લખી લે છે. પછી એ કહે છે પુનર્જન્મ હિન્દુસ્તાનના લોકો પણ સાબિત કરી બતાવતા નથી. કે છે કે છે એમ કે છે તો છે એમ કે છે પુનર્જન્મ પણ બધા મને સાબિત કરે છે. તાર શું કે છે? એમ કે આ કરે એ મેં કર્યું છે એમ કે તો આવતો ભવનું બીજ પડે કે છે એ કર્યા બદલનું એટલે ફરી પાછો છે તે દાન આપવાનું બીજ પડે. શું કે છે? દાન આપવાનું બીજ પડે. આ સમજ પડે? દ્રવ્ય માંથી ભાવ અને ભાવ માંથી પાછું દ્રવ્ય પાછું ફરી દ્રવ્ય પડે. સમજ પડે ને? હવે તે અત્યારે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેક્ચર થઈ ગયો છે. શું થયું છે? આખા મહાવીર નો એટલો નહીં, બધા ધર્મો નો ક્રમિક માર્ગ આખો ફ્રેક્ચર થઈ ગયો છે. એટલે જૈન ના આચાર્યો મને કહે છે કે તમે અક્રમ નો અક્રમ કેમ લાયા? જુદું કેમ લાયા નથી? શું તીર્થંકરો ની મત ની બહાર છે, તમે એમના તીર્થંકરો નું મત, ચોવીસ તીર્થંકરો નો ભેગો છે, એકલા માં આવીનો નથી આ. મત ની બહાર નથી, તમે ના નથી, જુદો શું કરે તમે? આ ક્રમ છે, તમારો ક્રમ છે ને તે સડી ગયેલો છે. હવે એ પાટિયો પડી જવાય ને તૈયાર કે કાયદેસર, કાયદેસર પૂર્વના જે કેન્દ્રો ભરેલા લોકો છે ઘણાકાર થી ભક્તો ને બધા મહાન મહાન પુરુષો છે તે બધા અંતરાઈ ગયા છે, તેના માટે આ છે. આ ગપ્પુ નથી, કાયદેસરતા છે. શું છે? છતાં છતાં આ માર્ગ માં દાળ ઉડિયા છે, સટોરિયા બધા અમારા છે. શું છતાં આ જ્ઞાન માં રહે છે. અધિષ્ઠાન એટલે જેમાંથી ઉત્પન્ન થયું, જેમાંથી લઈ પામ્યું. શું કહ્યું? જેમાંથી ઉત્પન્ન થયું, જેમાં લઈ પામ્યું, લઈ પામ્યા છે એને અધિષ્ઠાન કહેવાય. શું કહ્યું? ઉત્પન્ન થવું, લઈ થવું, આ જે છે સ્વરૂપ છે ને શુદ્ધાત્મા, આપણી જે ત્રિપદી છે તે ઉત્પન્ન એવા, ઉત્પન્ન એવા, વિન્ન એવા, ધ્રુવેવા. ના, એ જુદું પાછું. જે ઉપન એવા, ધ્રુવેવા, એ તો દરેક આ દુનિયામાં જે છ ના છ તત્વો છે, અવિનાશી તત્વો કેટલા છે? છ તત્વો. છ તત્વો સત છે અને અવિનાશી છે. કેવા છે? સત એટલે કાયમ ને માટે, અવિનાશી છે. સત છે, અવિનાશી તો છે, પણ સત છે એટલે ગુણ પર્યાય સહિત છે. શું છે? ગુણ પર્યાય સહિત છે, પોતાના સ્વાભાવિક ગુણો અને અવસ્થાઓ સહિત છે. એ અવસ્થાઓને માટે લખ્યું છે ઉપમેવી ને બધું, બરાબર. ત્રિપદી એના માટે લખ્યું છે. અધિષ્ઠાન મને લાગતું નથી, બરાબર. અધિષ્ઠાન આ જે આત્માને અધિષ્ઠાન માન્યું છે ને, આ વેદાંતિ આ લોકોએ કહ્યું જ નથી આત્માનું અધિષ્ઠાન. શું કહ્યું? જરૂર નથી, અમે બધું ખુલ્લું કરેલું છે. શું છે? વ્યવહાર થી કરતા છે એ અધિષ્ઠાન છે. શું કે છે? વ્યવહાર થી કરતા છે અધિષ્ઠાન, એ અધિષ્ઠાન છે. નિશ્ચય થી અગરતા થી અધિષ્ઠાન નથી. જેવું અમે ખુલ્લું કરેલું છે પછી અધિષ્ઠાન ખરાની જરૂર નથી. જો એમાં સર પડી ને, વ્યવહાર થી કરતા છે તે જ અધિષ્ઠાન છે. વ્યવહાર થી અકર્તા પદ પ્રાપ્ત થશે તે સંસ્કૃતિ થયો અકર્તા ત્યાં, બરાબર. વ્યવહાર થી, વ્યવહાર થી અને ઉત્પન્ન છે આ અધિષ્ઠાન છે. શું? હવે વ્યવહાર થી કરતા મહાવીર ભગવાન શું કે છે? આત્મા વ્યવહાર થી કરતા છે. શું કહે છે? વ્યવહાર થી કરતા છે. તારું તમને પૂછવું કે વ્યવહાર થી આત્મા કરતા છે તો નિશ્ચય થી કેવો છે? તમે શું કહો? સંપૂર્ણપણે અકર્તા છે. સંપૂર્ણપણે અકર્તા છે, અલિપ્ત છે, કઈ કરતો નથી, જ્ઞાનમાં છે માત્ર. આપણે નિશ્ચયમાં તમે શું કહો? નિશ્ચયમાં અકર્તા છે. અકર્તા છે. વ્યવહાર થી કરતા કહેવાયો એ નિશ્ચયમાં શું કહેવાય? અકર્તા. અકર્તા કહેવાય. હવે સંસારમાં વ્યવહાર થી કરતા આત્મા છે. શું? તો આ પૂતગલ છે તે વ્યવહાર થી શું ગણાય? પૂતગલ વિનાશક છે, ભૌગોલિક ક્રિયા છે માત્ર. ના, અકર્તા કરતા. આત્મા વ્યવહાર થી કરતા છે માટે પૂતગલ, પૂતગલ જળ છે માટે અકર્તા છે. વ્યવહાર થી અકર્તા. શું કે છે? ફરી બોલો. જે પૂતગલ જળ સ્વરૂપ છે માટે અકર્તા છે. એવું જળ સ્વરૂપ બોલશો જ નહીં, જળ સ્વરૂપ જ નિયમ હતો નહીં. પૂતગલ જળ સ્વરૂપ હોય નહીં. હું પછી સમજાવું તમને, સમજો ને. પૂતગલ ના પરમાણુ જળ હોય, પૂતગલ જળ સ્વરૂપ ના હોય. સમજો ને, એ હું તમને સમજાવી શકું છું. પૂતગલ ભગવાને શું કહ્યું? વ્યવહાર થી ના કરતા છે, વ્યવહારમાં બીજું કઈ કરતા ના હોય ને, એક જ હોય ને, એક જ હોય. તો ભૂતગલ શું હોય? વ્યવહાર થી અકર્તા. શું કેવાય? ભૂતગલ વ્યવહાર થી અકર્તા. અકર્તા અને આત્મા પણ નિશ્ચય અકર્તા. નિશ્ચય કરતા, ભૂતગલ વ્યવહાર થી અકર્તા, ભૂતગલ નિશ્ચય થી કરતા. કરતા શું કહ્યું? નિશ્ચય થી કરતા. આ જગત નો નિશ્ચય થી કરતા કોણ છે? તો ભૂતગલ છે. બરાબર બરાબર ખબર પડી ને? બરાબર બેસી ગયો. બેસી ગયો ને? બરાબર. આ નિશ્ચય થી કરતા ભૂતગલ એ અમે અમને કરતા બધું દેખાડી દે છે. બરાબર. ચેતન છે. શું છે? એ ભૂતગલ છે. આ ભૂતગલ તમારા જોડે વાત કરે. અને એનું શું કહું છું? શું કહું છું? ઓરિજિનલ ટેપ રેકોર્ડ કરું છું. આ તમારી જોડે ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાતો કરી રહી છે. આ સમજો ને? છતાં ભૂતગલ કરતા ચિત્તે થયો. તમે કહેતા જડ છે. આ પોતાની સ્વસ્વરૂપની ભ્રાંતિને લઈને ચેતન, આ નિશ્ચેતન, આ જે જડ છે ને તે ચેતન ભાવને પામ્યું છે. શું થયું છે? એટલે ચાર્જ થઈ ગયેલું છે. કેવું છે? ચાર્જ થઈ ગયું છે. ખબર પડી ને? જ્યાં જ્યાં ચેતન ભાવનો ચાર્જ થયેલો છે એ ડિસ્ચાર્જ થતા ઉડી જાય. બરાબર. પણ ત્યાં સુધી જેમ ભમરાને આપણે વીટી નાખીએ ને તો પછી એ ફરે છે. ચેતન છે. ચેતન પ્રેરણાના કારણે ભૂતગલ પ્રવર્તમાન છે. આ ભૂતગલની પ્રવર્તના બધી છે એ બધું નિશ્ચેતન ચેતન છે. પુસ્તકમાં લખ્યું છે નિશ્ચેતન ચેતન છે. જી જી જી. ખરેખર ચેતન નથી. આ જે ભણે છે, ગણે છે, પુસ્તકો લખે છે, આ આચાર્યો મારો જો ઉપદેશ આપે છે, વ્યાખ્યાન આપે, બધું નિશ્ચેતન ચેતન. એમાં ચેતન જેવી વસ્તુ જ નથી. આમ બહાર પાડી છે બધું. આપ સમજવા? ભૂતગલ નો અર્થ શું? કે પૂરણ થયેલું તે ગલન થાય છે એનું નામ ભૂતગલ. બરાબર. તેનું નામ ગયા અવતાર જે પૂરણ કરેલું છે તમે આ અવતારમાં ફરજિયાત કહીએ છીએ. ફરજિયાત કહીએ છીએ. શું કહેવાય? તમને સમજ પડે ને? ગલન થયા વગર રહેવાનું. જે પેલા ફ્રેન્ડ કહ્યો, જન્મ થી માંડીને નનામી સુધી તમે સ્વતંત્ર નથી, પરાવલંબી છો અને તમારી ઈચ્છા થી નથી વર્તાતા. આ હેતુ આગલા ભાવ માં જે પૂરણ થયું તે આ અવતારમાં ગલન થાય. અત્યારે પૂરણ થાય તે એનું નામ જ ભૂતગલ. પૂરણ ગલન, પૂરણ ગલન, પૂરણ ગલન થયા જ કરવાનું નામ ભૂતગલ. તો અંતે એની મેરેજ થયા કરે. તે આત્મા ને કશું કરવું? બરાબર. સ્વભાવથી જ થયા કરે. કેવું? મને વિભાવિક ભૂતગલ કહેવામાં આવે છે. તમે જેને જડ કહો છો ને એ સ્વભાવિક ભૂતગલ ને જડ કહેવામાં આવે. બરાબર. આ જગત માં જે વાંચો દેખાય છે ને એ બધું વિભાવિક ભૂતગલ છે. અને જે સ્વાભાવિક ભૂતગલ વાંચે દેખાય ને પરમાણુ રૂપે હોય. કેવું હોય? પરમાણુ રૂપે. અણુ રૂપે હોય ખરું, અણુ રૂપે હોય ખરું, પણ તે ઘણું ખરું દેખાય નહીં. દેખાય નહીં. બરાબર. જ્ઞાની ની દ્રષ્ટિ સાવી જે દેખાય નહીં, સ્થૂળ દ્રષ્ટિ ઉચ્ચારમાં ના આવે. એટલે આનો કરતા કોણ છે નીચે થી એ જો સમજે ને. અને તમને સમજાવ્યું તો આખરી સમજાય ના? હવે વ્યવહાર થી કરતા એમ કહેવાનો ભાવાર્થ તો મને હું પરિણામ રહેતો નથી, સ્વપરિણામ કરું છું. વ્યવહારથી કરતા ના સમજાવું તમને. અને ગાડીમાં જતા હોય, ગાડી બાળી હું ગાડે ગયો, કોઈ માણસને રાત્રી વાગ્યો બિચારાને, બરાબર, મારે જોવા ના આવી વાગ્યું તારે. એ માણસને એના સગાવાલા શું કે હે કેટલું વાગ્યું નામ ને અત્યારનું ગુવામ એમ કરે. તે ઘડી હું જવાબ આપું કે ભાઈ હું તો જ્ઞાની છું અને હું તો સ્વપરિણામ કરું છું. મેડનેસ કહેવાય. શું કહ્યું? એટલે હું વ્યવહાર થી કરતા છું. શું કહ્યું? બરાબર. એટલે મારે કહું ભાઈ મારી ભૂલ થઈ છે, ભાઈ તમે કહો તે હું તમને આપવા તૈયાર છું. તમે કોઈ પણ રસ્તે મને આમાંથી મુક્ત કરો, આ મારી ગુનેગારીમાંથી. બરાબર. શું પાંચ પચાસ હોય બચે દવાખાના જઈ ગયો ત્યારે તમે સમજ? કારણ કે તીકડીએ હું આમાંથી આવું ના બોલાય. વ્યવહાર થી કરતા છું. જગત ના વ્યવહાર તો તને જ કરતા કહેશે. તારે એક્સેપ્ટ જ કરવું જોઈએ. બરાબર. એમનો વ્યવહાર થી કરતા સમજ પડે ને? ત્યાં નિશ્ચિત બોલા ના ચાલે. અમે તરત જ કહીએ. અમે કોઈ દાડો હું કરતા છું, હું કરતા છું બોલીએ નહીં. અમે વિચારી પણ આવું થાય તો અમારે જ્ઞાન તો આજે રહેવું. દ્રષ્ટાંત છે, ઉદાહરણ. વ્યવહાર થી કરતા છું ખાલી નાતે ધામે કરતા. ખરેખર કરતા છો નહીં તમે. નીચે થી કરતા સમજી ગયા તમે? નીચે કરતા સાયન્ટિફિક સર્કલ એડમિશન શું કહેવાનું ભાવ છે કે વૈજ્ઞાનિક સંયોગી પુરાવા, કેવા વૈજ્ઞાનિક સંયોગી પુરાવા, એટલે વૈજ્ઞાનિક કહેવાનો શું ભાવ છે, ગુજ્ય અતિ ગુજ્ય જે સંયોગો તમને સમજાય નહીં. બરાબર, તમને સમજાવું કે આ વરસાદ આવે છે ને તારે એના કારણો બધા ભેગા થાય, તારી વરસાદ પડે. બરાબર, ક્યારે પડે? અનેક પ્રકારના કારણો એમાં ભેગા થાય છે. હા, એનો પંદરમી જૂન આવી ઉભી રહી હોય, એક બાજુ વાદળ આવીને પવન સંજોગો ભેગા થાય, વીજળીઓ કડાકા ધડાકા થતી હોય, લોકો પણ રાજીને બેઠા હોય. બરાબર, નીચે લોકો પણ રાજીને બેઠા, બધા સંયોગો ભેગા થવા જોઈએ. જો નીચે રાજ જુએ નહીં ને તો એ ના પડે. બરાબર, એટલે બધા સંયોગો ભેગા થાય ત્યારે એ પડવાની શરૂઆત થાય. અને કોઈ કોઈની જરૂર નહીં, ત્યાં કોઈ દેવલો કોઈની જરૂર નથી. એ તો નૈમિત્તિક બોલનું નામ દેવામાં આવ્યા છે. આ સાયન્ટિફિક સર્કલ એવિડન્સ ભેગા થયો, નીચે પડી. બરાબર, H2O H2O ત્યાં ઘણા લોકો છે, પાણીના મેકર છે. તો આપણે કઈ સી રીતે તમે કરો છો? ત્યાં મને બે હાથને ઓનું પ્રમાણ બધું આપી દો, હું બને આલું તમને. આપણે કહીએ કે લેવા બને, પણ આપણને સૂર્યનારાયણ ન દેખાય. બરાબર, ખૂબ કાળું છે ને તો સૂર્યનારાયણ ન દેખાય. પછી 5 મિનિટ પછી ફરી જોઈએ ત્યારે તો લાલ કુંડાળું દેખાય. બરાબર, એવું બને ખરું? બને છે, જોવા આવે. એ લાલ કુંડાળું ક્યાંથી આવ્યું? સૂર્યનો પ્રકાશ ઉગાયો હતો, પણ એ ના પહેલા નતું ને, પહેલા નતું. એ કાળું વાદળ હતું, વધારે પ્રમાણ વધારે હતું, એ પ્રમાણ ઓછું હતું. અને સાયન્ટિફિક સ્તર પર એવિડન્સ પૂરા થયા, કોઈ કરતા નથી કુંડારોનો. ખબર પડે ને, સ્વભાવથી બધું. એ રીતે આ જન્મ મરણ બધું સ્વભાવથી છે. શું છે? સ્વભાવ, પ્રકૃતિગત, બધું સ્વભાવથી ચાલ્યા કરતા. ઉપનેવા વિજ્ઞેવા એ બધા રીતથી. બરાબર, સમજે ને. હવે મનુષ્યપણો આ જાનવર માંથી એકેન્દ્રી માંથી બે ઇન્દ્રિય થાય છે, એ સ્વભાવથી જ આગળ વધ્યા કરે છે. ત્યાં કઈ પુરસાદ કશી જરૂર નથી. બે નો 3 થાય છે, 4 થાય, 5 થાય, બધું ઉઘાડ થતો જ જાય છે. કારણ કે આત્માનો સ્વભાવ ઉર્ધ્વગામી છે, ઉર્ધ્વગામી છે, અને પુદ્ગલ નો સ્વભાવ અધોગામી છે. બેની ખેંચ છે આ. બરાબર, શું છે? બંનેની ખેંચ છે, બેની ખેંચ છે. હવે એ જયારે બધી જગ્યાએ ફરી ફરી આવે છે, ત્યારે હિન્દુસ્તાનમાં આવ્યા પછી ક્રોધમાન માયા લોભ ફૂલ્લી ડેવલપ થઈ ગયેલા હોય છે. કેવા ડેવલપ થયેલા? એકદમ ફૂલ ક્રોધ. એવા ક્રોધમાન માયા લોભ આખી દુનિયામાં કોઈ જગ્યાએ ઘડે નહીં. આપણા હિન્દુસ્તાનમાં જે ક્રોધ માન માયા લોભ એ દુનિયામાં તમે ખોળવા જેવું તો ઘડે નહીં. અને આ લોકોને બળતરા છે એવી પણ દુનિયામાં ખોળવા જેવું ઘડે નહીં. બરાબર, કારણ કે જેટલું ક્રોધ માન માયા લોભનું જોર, એટલે જેટલી બુદ્ધિનો જોર, જેટલી બુદ્ધિનો વિકાસ થયો, એટલું ક્રોધમાન માયાનો લોભનો વિકાસ થયો. અને જેટલું બુદ્ધિનો બુદ્ધિ એના પ્રમાણમાં બળાપો હેવાયો જ જોઈએ. શું કહે છે? કાઉન્ટર વેટ. જેટલી આ બાજુ બુદ્ધિ ઉત્પન્ન થઈ એના પ્રમાણમાં બળાપો ઉત્પન્ન થાય, અને એ બળાપો ઉત્પન્ન થાય છે એ એને એમ કહે છે કે બધું આમાં શું સુખ છે? દરિયા કાયમ બળાપો રહે છે, બંગલા છે, બધું છે, પણ મારે સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. બરાબર, પછી એની કલ્પના બીજી જગ્યા ખોલતી થઈ કે મુક્તિમાં સુખ છે, અપરિગ્રહમાં સુખ છે, એ પછી એને ભાન થાય છે. નહીં તો ફરી વાર અપરિગ્રહ છે તો કામનો જ નહીં. બરાબર, એમને અપરિગ્રહ કામનો નહીં. બરાબર, સમજ પડે ને. અબ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને અહિંસા એ ત્રણ લોકોને કામની નહીં. બરાબર, એ ફક્ત જૂઠ અને ભૌતિક ચોરી અને એમાં વિરુદ્ધ હોય. બાકી એમને અપરિગ્રહ હોય નહીં. એટલે ફોરી વાળા તો સ્વાભાવિક સંબંધ સ્વભાવના છે. કેવા છે? સ્વાભાવિક. આપણે ગાયો બેઠો, એક ગાય હોય તેને આપણે ના મારીએ તો આપણે કશું નામ ના દઈએ તોય મારે નહીં. જીવનું લક્ષણ કહેવાય. જીવ છે કે નહીં આમાં? આટલા લક્ષણ હોય તો જીવ છે, ખબર પડે. આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો ખબર પડે. આપ સમજાય ને? કોઈ વસ્તુમાં જીવ છે કે નહીં, આ ઝાડમાં જીવ છે કે નહીં, એવું તપાસ આપણે કરતા હતા પેલા. એનું ફ્રૂટ નાખતા હતા ને, તો એ પ્રૂફ ઉપરથી આપણે જાણીએ કે કાપી નાખીએ એટલે રમણતા ઉડી જાય છે, અને કાપી નાખતા પેલા રમણતા હોય છે. એમાં કચો નથી હોતો એ જીવ છે એની ખાતરી છે એમ કે છે એવું કૃપા દેવ આપનો જીવ છે એની ખાતરી છે જે જે જીવો છે તે કઈ માનવામાં નથી આવતું એ જીવ છે કે નહીં તે આના પર ખાતરી થાય કે છે પોતાના કર્મો થી એ જાય છે નરકે તિર્યંશ માં કે દેવગતિ માં એ કેવી રીતે છે એ કર્મ કર્મ ના કરનારા હિન્દુસ્તાન માં લોકો છે કોણ છે હિન્દુસ્તાન માં કર્મ ના કરનારા લોકો છે ફોરેન ના કર્મ ના કરતા છે ને તે અધકચરા કરતા છે કેવા છે અધકચરા એટલે નૈમિત કહેવાય એટલું જ સમજ ને મનમાં એ જાણે મેં લાવી નાખ્યો સમજ પડે ને પણ કુદરત ને ત્યાં કરતા તરીકે સ્થાપન નહીં થતા એ સમજ ને આ લોકો જ કરતા તરીકે સ્થાપન થાય તે દઈને એટલા નહીં બધા કારણ કે ક્રોધ માન માયા લોભ વધાર્યા છે એ થઈ ગયો છે ને આ લોકોને હાથ પીડી લોભ હોય એવું જાણો તમે તાર ઘડિયા હાથ પીડી લોભ હતા એવું જાણો તમે હતો અમારે વડવાને હતો હિન્દુસ્તાન બહારના પ્રદેશોમાં એ પ્રકારની આપને ખબર હાથ પીડી લોભ હોય એવું મારા છોકરાના છોકરાના છોકરાના છોકરા પહેણા ને એના માટે બધી છે કે બીજી રસ્તે એને રસ્તો જડતો નથી એટલે શાંતિ માટે વિષયમાં પડે છે ભાઈ ગમતો નથી પોતાના વિશે ફક્ત ગમે છું હું કેવો છું મારી કીર્તિ કેવી છે મારું નામ કેવું છે આયસ નામ કીર્તિ બધું કસાયોમાં જ પાછળ પડેલા છે આ લોકો હિન્દુસ્તાન લોકો કસાઈ કહેવાય છે ફોરેનના લોકો કસાઈ કહેવાય છે એમને માખણ ઘી આપ્યું અને આ લોકોને આપ્યું હોય માખણ ઘી તે કઈ પડેલી ના હોય એમને કેમ કરી જયંતિ મને કેમ બોલાયો નહીં હિન્દુસ્તાન ના લોકો ને કર્મ નો કર્મ બંધાય છે આ લોકોને ખબર પડે ને હું કરતા છું કેવા ભાન વાળા છે આ ભલે નહીં ગઈ એટલા નહીં બધા પેલા લોકો એ ગળીમાં કે છે ભગવાને કહ્યું અને પાછળ પાછળ મેં કર્યું ખબર પડે ને હું કરું છું એ બોલે પણ ભાન એવું ભાન નથી એમને તમે છો ને એવા અહંકાર નથી ઇગોઇઝમ નથી ઇગોઇઝમ આ લોકોને ઇગોઇઝમ છે એ જ કરતા ભણાનો કરતા કર્મ બંધાયું અને અને આ જૈનો ને તો એક સમયે સમયે કર્મ બંધાય પછી આપણે નીચ ગતિમાં જઈએ ને એમ કર્મ બાંધ્યું એટલે આપણે નીચ ગતિમાં જઈએ ને કર્મ બાંધ્યું એટલે આપણે નીચ ગતિમાં જઈએ ને નીચી ગતિઓમાં હિન્દુસ્તાન માણસનો અવતાર આપણે હિન્દુસ્તાન માં એ આપણી મોટી મોટી પરીક્ષા છે અને પરીક્ષાના પેપરો ચાર પ્રકાર હું તો ભોગવી જ લઈશ કે છે સુપર હ્યુમન એટલે શું તમે ગમે એને દુઃખ આપો છતાં પણ એ દુઃખ નહીં આપે એ સબર દુઃખ જ આપશે એ સુપર હ્યુમન નો એ એવા કરતા છે એ દેવ લોકો માં જાય છે શું છે એકલા એ એકલા નહીં કેટલાક છે તે પોતાનું જે આજે મળેલા સુખ ને ભોગવે નહીં અને તે સુખ નો ત્યાગ કરી દે મળેલા સુખ ને પ્રાપ્ત સુખ ને છોડી દે અને પછી આગળ કઈક આથી વધવા માટે પ્રયાસ કરે તો પણ એ લોકો પણ દેવલોક માં જાય છે શું કહ્યું એટલે એ દેવ લોકો આ પ્રમાણે થાય છે બરાબર પછી જે લોકો સામાનો ઉપકાર ને ભૂલે નહી ઉપકાર ઉપર ઉપકાર કરે શું કરે અપકાર ઉપર અપકાર કરે શું જૈન ધર્મ એટલે કોનું નામ કહેવાય વિતરાગો નો સીધો ધર્મ શું કહે વિતરાગ પ્રભુ નો સીધો ધર્મ વિતરાગ ના વિતરાગ ના શ્રવણ થી જે ઉત્પન્ન થયેલો સુધાર થી જે ઉત્પન્ન થયેલો એ જૈન ધર્મ આ જૈન ધર્મ ક્યાં રહે આચાર્ય મહારાજ કહે છે કે તમે આ બધાને મોક્ષ આપો છો એમાં અમને કંઈક લાગે છે તો રહસ્ય બહુ ઊંડું અમને જેથી મળે છે તે એમને એનો અનુભવ કહે છે તે લાગે છે બહુ ઊંડું તો આમાં શું કહેવા માંગો છો તમે કહે છે કે દીક્ષા વગર કેમ મોક્ષ થશે કહે છે બરાબર શું કહે છે દીક્ષા તમે મારા લીધી છે કારણ કે દીક્ષા લીધા કે આ દીક્ષા નો વિતરાગી દીક્ષા ચાલશે આવી ગતમતની દીક્ષાઓ ના ચાલે બીજા ધર્મ કે પરધર્મ જેવી વસ્તુ માનતા નથી. છતાંય કોઈ કહેશે ભાઈ શું આ પોતાનો પોતાના મત બિલકુલ ઉડાડી દેવા ના મળવા છે. મત અમત સુધી મત ક્યાં સુધી હોવો જોઈએ? અમત સુધી હોવો જોઈએ. કેવું સમજ ક્યાં ના કરવું જોઈએ? અમે સ્થાનક વર્ષી એ તમારે ડેવલપમેન્ટ માટે સ્ટેન્ડર્ડ હોય, ભલે સ્ટેન્ડર્ડ હોય, શું કહ્યું, પણ મત નો ક્યાં ના હોવો જોઈએ. એટલે આપણે ક્યાં કયા માસ હતી જે આપણે અમદાવાદમાં અનાદેય નહી હોય પણ આદેય કર્મ નથી. આદે એટલે સમજા તમે જ્યાં જાઓ તો આવો બધા બરાબર. હા તો તમે સ્થાનક વાસી હોય તો નથી, બીજે પણ સિતંબર માં જવાનું કોઈ આદે કરે બરાબર નહીં. મારા બહુ સારા હતા પણ 50 ની ઉંમર, પણ જો નીચે બેસી ગયા મારા ધનભાઈ છે આ નીચે બેસી ગયા દોસ્તી કઈ મેં કે આ પરમ વિનય ને મોક્ષે લીધી છે. હું કોને વિચાર આવે પાર્ટી પર બેઠેલા ને એ ક્યાં ઉતરે છે રીતે આપણો બધો તમારે આ જે તમે બોલો છો તમારે સતત સાધ્યાય કરવાનો અધિકાર છે, તમારે ઉપદેશ આપવાનો અધિકાર તમને છે નહી? ઉપદેશ આપશો તો કસાય સહિત રૂપ ના ના આ તમારો ઉપદેશ કસાય સહિત હોવાથી નરકે જશો. કસાય સહિત ઉપદેશ હોવાથી મહારાજ નરકે જશો, હોંભળનાર નહી જાય. મારે કડક શબ્દમાં જ્ઞાની થઈને કડક બોલવો પડે છે એની પાછળ કેટલી કરુણા હશે. જ્ઞાની ને કડક થવા નથી, જેને જેને અહોનિશ પરમાનંદ જેને અહોનિશ મોક્ષ વર્તે છે એને કડક થવાની એમ જરૂર શું હોય? પણ જ્ઞાની થઈને આવું કડક બોલવું પડે છે મહારાજ. ચેતતા રહેજો, સ્વાધ્યાય કરજો. જીવની કરુણા ઉત્પન્ન કરે છે ને કે આ જીવ યોગ્યાધિકારી હોવા છતાં પણ આ માર્ગે વળેલો છે, સ માર્ગે આવે. ના ના, સુખને માટે પ્રયત્ન કરશે, આગળ જવા માટે પ્રયત્ન કરશે, પણ એટલો બધો ઊંધો પ્રયત્ન છે કે એનું સ્થળ શું આવશે એની ખ્યાલ નથી. તો કસાય સહિત પ્રવૃણા કરવી એ નરકે જવાની નિશાની છે. શું કહ્યું? સ્વાધ્યાય કરો, બીજા સાંભળે. શું કહ્યું? કઈ હું સ્વાધ્યાય કરું છું, તમે સાંભળો. શું બરાબર? ઉપદેશ ના, ઉપદેશ તરીકે ઉપદેશ જેને સાચો સાધુ છે, જે સંકેત સહિત નો સાધુ છે એને ઉપદેશ આપવાનો અધિકાર આપશે ને. એ ઉપદેશ કોણ આપી શકે છે? અહંકાર સહિત છે અને સંકેત સહિત છે, બંને નિશ્ચિત છે, ઉપદેશ આપી શકે. શું કહ્યું? કોણ ઉપદેશ આપી છે? સંકેત સહિત છે, થોડોક અહંકાર પણ છે, પ્રકૃતિ ઉપદેશ અમારે મળે ના હોય, અમારી દેશ ના હોય, ભગવાન ને માહિતી ને દેશ ના ઉપદેશ ના હોય. જય અને ભગવાન માહિતી ને દેશ ના કહેવાય, અમારી દેશ ના કહેવાય. દેશ ના તો સ્વાભાવિક રીતે વાણી નીકળ્યા જ કરે, ઉદય ભાવે, ઈચ્છા પૂર્વક નહીં. એટલે તમે પેલી ટેપ રેકોર્ડ કહીશું ને, આજ બધું પૂછે ને કાકા પૂછજો, બધો ખરો વખત આવ્યો છે. ફરી ફરી ખુલાસા થાય નહીં આપડે ધારો વરે. જૈનો ના તીર્થન કરો અપરિગ્રહ ને બહુ માન આપતા, અપરિગ્રહ ને જયારે અત્યારના જૈનો ને પરિગ્રહ વધારે છે એનું શું કારણ?